श्री पद्म पुराण उत्तरखंड अध्याय 42 कार्तिक व्रत ना नियम ने उद्यापन नी विधि। नारद जी कहे छे, हे राजन, कार्तिक नु व्रत करनार पुरुष ने माटे जे नियम बतावामां आव्या छे तेनुं संक्षेप में वर्णन करू छू। ध्यान थी सांभळो। अन्नदान आपवुं, गायो ने घास नीरवुं, वैष्णव पुरुषों साथे वार्तालाप करवो अथवा बीजाना दीवाने प्रगटावो अथवा तेज करवो, आ बधा कार्यों में मनीषी पुरुष धर्म की प्राप्ति बतावे। बुद्धिमान पुरुष बीजा अन्न, बीजा सैया, बीजा निंदा, बीजा स्त्री सदा परित्याग करे तथा कार्तिक में तो आ बधा तथा कार्तिक में तो आ बधा त्यागनी विशेष रूपे चेष्टा करे। अड़द, मध, बोर तथा राजमास एटले किराओ वगैरे अन्न कार्तिक नु व्रत करनार मनुष्य ने न खावा जोईए। दाळ, तल नु तेल, भाव दूषित तथा शब्द दूषित अन्न नो पण व्रती परित्याग करे। कार्तिक नु व्रत करनार पुरुष देवता, वेद, द्विज, गुरु, गाय, व्रती, स्त्री, राजा तथा महापुरुषोनी निंदा न करे। बकरी, गाय अने भेंसना दूध सिवाय अन्य कोई पशुओनु दूध व्रती माटे मांस जेवू वर्जित छे। ब्राह्मणना खरीदेला बधी प्रकारना रस तांबाना पात्रमा राखेलू गायनू दूध, दही अने घी, खाबोचियानू पाणी अने मात्र पोताना माटे ज बनावेलू भोजन, आ बधाने विद्वानोए मांस तुल्य मान्या छे। व्रतिए सदा ब्रह्मचर्यनू पालन, भूमि पर शयन, पाताळमां भोजन अने चौथा प्रहरमां एक वार भोजन करवुं जोईए। कार्तिकनुं व्रत करनारे कांदा, लसण, हिंग, गाजर, मूळा अने शाक न खावा। दूधी, रींगण, कोळू, कोठूनो पण त्याग करवो जोईए। व्रतीए रजस्वलानो स्पर्श न करवो। मलेच्छ, पतित, व्रतरहित, ब्राह्मण द्रोही तथा वेदना अनधिकारी लोको साथे वातचीत न करे। आवा लोकोनी जे अन्न पर दृष्टि पड़ी हो ते अन्न पर न खाओ। काकड़ानू चांच मारेलू, सुतकी घरनू बनेलू, बेवार रांधेलू तथा बळी गयेलू अन्न पर वैष्णव व्रतनू पालन करनारे न खाओ। जे कार्तिक में तेल नाखू, खाटला पर सूव, बीजानू अन्न लेवू अने कांसाना वासण में भोजन करवानू छोड़ी दे छे तेनू ज व्रत पूर्ण थाय छे। व्रती पुरुषे दरेक व्रत में सदा ऊपर जणावेली निषिद्ध वस्तुओनो त्याग करवो अने यथाशक्ति भगवान विष्णुनी प्रसन्नता माटे कृच्छ वगैरे व्रतोनो अनुष्ठान करता रहेवुं। गृहस्थ पुरुषे रविवारना दिवसे आंबळानुं फळ खावुं नहीं। आज प्रमाणे माघ मासमां व्रती पुरुष उक्त नियमनुं पालन करे अने श्रीहरिनी समीप शास्त्र विहित जागरण पण करे। यथा योग्य नियममां लागेला कार्तिक व्रत करनार मनुष्य ने जोईने यमदूतो ए रीते भागी जाय छे जेम सिंह ने जोईने हाथी। भगवान विष्णुना आ व्रत ने 100 यज्ञोथी पण वधु श्रेष्ठ मानवू जोईए, केम के यज्ञ करनार पुरुष स्वर्ग लोक में जाए छे अने कार्तिक नु व्रत करनार मनुष्य वैकुंठ धाम में जाए छे। आ पृथ्वी पर भोग अने मोक्ष प्रदान करनारा जेटला पण क्षेत्र छे ते बधा कार्तिक नु व्रत करनारा पुरुषना शरीर में निवास करे छे। मन, वाणी, शरीर अने क्रिया क्रिया द्वारा थनारू जे पण दुष्कर्म अथवा दुःस्वप्न होय छे ते कार्तिक व्रत करनार पुरुष ने जोईने तत्काल नष्ट थई जाय छे। इंद्र वगैरह देवताओं भगवान विष्णुनी आज्ञाथी कार्तिक व्रत करनारनी रक्षा करे छे। ज्यां सर्व द्वारा सम्मानित वैष्णव व्रतनो अनुष्ठान करनार पुरुष नित्य निवास करे छे त्यां ग्रह, भूत, पिशाच वगैरह रहता नथी। हे राजन, हवे हुं कार्तिक व्रतना अनुष्ठानमां लागेला पुरुषने माटे उत्तम उद्यापन विधिनुं संक्षेपमां वर्णन करू छुं। तमे एकाग्रताथी सांभळो। व्रती पुरुषે કાર્તિક શુક્લ પક્ષની ચતુર્દશીએ વ્રતની પૂર્તિ તથા ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે ઉદ્યાપન કરવું, તુલસીજીની ઉપર એક સુંદર મંડપ બનાવવો જેમાં 4 દરવાજા હોય, તે મંડપમાં સુંદર કમાનો લગાવીને તેના ફૂલોના ચામરથી સુશોભિત કરવી, ચારે દરવાજા પર માટીના ચાર દ્વારપાલ પુણ્યશીલ સુશીલ જય અને વિજયની સ્થાપના કરીને તે બધાનું પૂજન કરવું. તુલસીના મૂળ ભાગમાં વેદી પર સર્વતો ભદ્ર મંડપ બનાવવો, જે ચાર રંગો વડે અતિ સુંદર દેખતો હોય. સર્વતો ભદ્રની ઉપર પંચરત્નયુક્ત કળશની સ્થાપના કરવી, તેની ઉપર નારિયેળનું પવિત્ર ફળ રાખવું. આ પ્રમાણે કળશ સ્થાપિત કરીને તેની ઉપર સમુદ્ર કન્યા લક્ષ્મીજીની સાથે શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા પિતાંબરધારી દેવેશ્વર શ્રી વિષ્ણુની પૂજા કરવી. સર્વતોભદ્રના મંડપમાં ઇન્દ્રાદી લોકપાલોનું પણ પૂજન કરવું જોઈએ. ભગવાન દ્વાદશીએ શયનથી ઉઠ્યા, ત્રયોદશીએ દેવતાઓએ તેમના દર્શન કર્યા અને ચતુર્દશીએ સૌએ તેમની પૂજા કરી, તેથી આ સમયે પણ એ જ તિથિએ તેમની પૂજા કરવામાં આવે છે. તે દિવસે શાંત અને શુદ્ધ ચિત્તે ભક્તિપૂર્વક ઉપવાસ કરવો જોઈએ તથા આચાર્યની આજ્ઞાથી દેવ દેવેશ્વર વિષ્ણુની સુવર્ણમય પ્રતિમાનું ષોડશોપચાર દ્વારા અનેક પ્રકારના ભક્ષ્ય ભોજ્ય પદાર્થો અર્પણ કરીને પૂજન કરવું જોઈએ. રાત્રિમાં ગીત અને વાદ્ય વગેરે માંગલિક ઉત્સવોની સાથે ભગવાનની સામે જાગરણ કરવું જોઈએ. જે ભગવાનની સામે જાગરણ વખતે ગીત ગાય છે તે 100 જન્મોના પાપોથી મુક્ત થઈ જાય છે. ભગવાન વિષ્ણુના નિમિત્તે જાગરણ સમયે ગીત વાદ્ય કરનાર તથા 1000 ગાયનું દાન કરનારને સમાન ફળની પ્રાપ્તિ થાય છે. જે રાત્રિમાં વાસુદેવની સમક્ષ જાગરણ કરતા ભગવાન શ્રી વિષ્ણુના ચરિત્રોનો પાઠ કરીને વૈષ્ણવોનું મનોરંજન કરે છે તથા નકામી વાતો કરતો નથી તેને દરરોજ કોટી તીર્થના સેવનનું ફળ મળે છે. રાત્રિ જાગરણ પછી પૂર્ણિમાએ પ્રાતઃકાળે યથાશક્તિ 30 અથવા 1 સપ્તનિક બ્રાહ્મણને ભોજન માટે નિમંત્રિત કરવા. તે દિવસે કરેલું દાન હોમ અને જપ અક્ષય ફળ આપે છે. તેથી વ્રત કરનારે ખીર વગેરે દ્વારા બ્રાહ્મણોને સારી રીતે ભોજન કરાવવું. અતો દેવાહા વગેરે 2 મંત્રોથી દેવાદિદેવ ભગવાન વિષ્ણુ તથા અન્ય દેવતાઓની પ્રસન્નતાને માટે પૃથક પૃથક તલ અને ખીરની આહુતિ આપવી. પછી યથાશક્તિ દક્ષિણા આપીને તેમને પ્રણામ કરવા. ત્યાર પછી ભગવાન વિષ્ણુ દેવતાઓ તથા તુલસીનું ફરી પૂજન કરવું. કપિલા ગાયની વિધિપૂર્વક પૂજા કરવી અને વ્રતનો ઉપદેશ કરનારા સપ્તનિક આચાર્યનું પણ વસ્ત્ર અને આભૂષણો વગેરે દ્વારા પૂજન કરવું. અંતમાં બધા બ્રાહ્મણોની ક્ષમા પ્રાર્થના કરવી. હે વિપ્રવરો, તમારા લોકોની કૃપાથી દેવેશ્વર ભગવાન વિષ્ણુ મારા પર સદા પ્રસન્ન રહે. મારા પૂર્વના જે પાપ હોય તે બધા વ્રતના પ્રભાવથી નષ્ટ થઈ જાય. દરરોજ ભગવાનના ભોજનથી મારા સર્વ મનોરથો સફળ થાય તથા શરીરનો અંત થાય ત્યારે હું અત્યંત દુર્લભ વૈકુંઠ ધામને પ્રાપ્ત કરું. આ પ્રમાણે ક્ષમા યાચના કરીને બ્રાહ્મણોને પ્રસન્ન કર્યા પછી તેમને વિદાય કરવા અને ગાય સહિત ભગવાન વિષ્ણુની સોનાની પ્રતિમા આચાર્યને દાનમાં આપવી. ત્યાર પછી ભક્ત પુરુષે શ્રુહૃદો અને ગુરુજનો સાથે સ્વયં પણ ભોજન કરવું. કાર્તિક હોય કે માઘ બંને માટે આવી જ વિધિ છે. જે મનુષ્ય આ પ્રમાણે કાર્તિકના ઉત્તમ વ્રતનું પાલન કરે છે તે નિષ્પાપ અને મુક્ત થઈને ભગવાન વિષ્ણુનું સામીપ્ય પ્રાપ્ત કરે છે. સંપૂર્ણ વ્રતો તીર્થો અને દાનોનું જે ફળ છે, જે ફળ મળે છે તે જ આ કાર્તિક વ્રતનું વિધિપૂર્વક પાલન કરવાથી મળે છે. જે કાર્તિક વ્રતનું અનુષ્ઠાન કરીને ભગવાન વિષ્ણુની ભક્તિમાં તત્પર થાય છે તે ધન્ય છે, તે સદા પૂજ્ય છે તથા તેમને ત્યાં જ સદા શુભ ફળોનો ઉદય થાય છે. શરીરમાં સ્થિત થયેલા પાપ તે મનુષ્યના ભયથી કાંપી ઉઠે છે અને પરસ્પર કહેવા લાગે છે કે અરે, આ તો કાર્તિકનું વ્રત કરવા લાગ્યો, હવે અમે ક્યાં જઈશું? જે કાર્તિક વ્રતના નિયમોને વ્યક્તિપૂર્વક સાંભળે તથા વૈષ્ણવ પુરુષની આગળ એનું વર્ણન કરે છે તે બંને ઉત્તમ વ્રત કરવાનું ફળ મેળવે છે અને તેમનું દર્શન કરવાથી પાપોનો નાશ થઈ જાય છે. નારદજી કહે છે, હે રાજન, કાર્તિક વ્રતના ઉદ્યાપનમાં તુલસીના મૂળ પ્રદેશમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. કેમ કે તુલસી તેમના માટે અત્યંત પ્રીતિદાયક માનવામાં આવે છે. જેના ઘરમાં તુલસી વાવેલા હોય છે તેનું ઘર તીર્થ સ્વરૂપ છે. ત્યાં યમરાજના દૂતો જતા નથી. તુલસીવન સર્વ પાપોને હરનારું પવિત્ર અને મનોવાંછિત ભોગોને આપનારું છે। જે શ્રેષ્ઠ લોકો તુલસી વાવે છે તે કદી યમરાજને જોતા નથી। નર્મદાના દર્શન, ગંગાનું સ્નાન તથા તુલસી વનની પાસે નિવાસ, આ ત્રણે એક સરખા છે। તુલસી રોપવા, તેની રક્ષા કરવી, તેને પાણી પાવું તથા તેના દર્શન અને સ્પર્શ કરવાથી તે મન, વાણી અને શરીર દ્વારા કરેલા સમસ્ત પાપોનો નાશ કરી નાખે છે। જે તુલસીની મંજરીઓથી ભગવાન વિષ્ણુ અને શિવની પૂજા કરે છે તેનો પુનર્જન્મ થતો નથી, અર્થાત મોક્ષ પામે છે। પુષ્કર વગેરે તીર્થ, ગંગા વગેરે નદીઓ તથા વાસુદેવ વગેરે દેવતા બધા તુલસી દળમાં નિવાસ કરે છે। હે નૃપશ્રેષ્ઠ, જે તુલસીની મંજરીનો સ્પર્શ કરીને પ્રાણ ત્યાગ કરે છે તેને શ્રી વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે। આ સત્ય છે, સત્ય છે। જે શરીર પર તુલસીની માટી લગાવીને મૃત્યુ પામે છે તે સેંકડો પાપોથી યુક્ત હોય તો પણ તેની સામે યમરાજ જોતા નથી। જે મનુષ્ય તુલસીના લાકડાનું ચંદન લગાવે છે તેના શરીરનો પાપ સ્પર્શ કરતા નથી। જ્યાં જ્યાં તુલસી વનની છાયા હોય ત્યાં શ્રાદ્ધ કરવું જોઈએ, કેમ કે ત્યાં પિતૃના નિમિત્તે આપેલું દાન અક્ષય થાય છે। હે નૃપશ્રેષ્ઠ, જે આમળાની છાયામાં પિંડદાન કરે છે તેના નરકમાં પડેલા પિતૃઓ પણ મુક્ત થઈ જાય છે। જે મસ્તક પર, હાથમાં, મુખમાં તથા શરીરના અન્ય કોઈ અવયવમાં આમળાનું ફળ ધારણ કરે છે તેને સાક્ષાત શ્રી હરિનું સ્વરૂપ સમજવું જોઈએ। આમળા, તુલસી અને ગોપીચંદન સદા જેમના શરીર પર હોય તે મનુષ્ય જીવન મુક્ત કહેવાય છે। જે મનુષ્ય આમળાનું ફળ અને તુલસી દળના મિશ્રિત જળથી સ્નાન કરે છે તેના માટે ગંગા સ્નાનનું ફળ બતાવાયું છે। જામળાના પાન અને ફળથી દેવતાની પૂજા કરે છે તેને વિવિધ પ્રકારના સુવર્ણમય પુષ્પોથી પૂજા કરવાનું ફળ મળે છે। કાર્તિકમાં જ્યારે સૂર્ય તુલા રાશિ પર સ્થિત હોય છે તે સમયે બધા તીર્થો, મુનિ, દેવતા અને યજ્ઞ તે બધા આમળાના વૃક્ષોનો આશ્રય લઈને રહે છે। જે દ્વાદશીએ તુલસીના અને કાર્તિકમાં આમળાના પાન તોડે છે તે અત્યંત નિંદનીય નરકોમાં પડે છે। જે કાર્તિકમાં આમળાની છાયામાં બેસીને ભોજન કરે છે તેનું વર્ષભરનું અન્ન સંસર્ગ જનિત દોષ દૂર થઈ જાય છે। જે મનુષ્ય કાર્તિકમાં આમળાના મૂળમાં ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કરે છે તેના દ્વારા સદા બધા ક્ષેત્રોમાં શ્રી વિષ્ણુનું પૂજન સંપન્ન થઈ જાય છે। જેમ ભગવાન વિષ્ણુના મહિમાનું પૂરેપૂરું વર્ણન કરવું અસંભવ છે તે જ પ્રમાણે તુલસી અને આમળાનું મહાત્મ્યનું વર્ણન થઈ શકે એમ નથી। જે આમળા અને તુલસીની ઉત્પત્તિ કથાને ભક્તિપૂર્વક સાંભળે, સંભળાવે છે તે નિષ્પાપ થઈને પોતાના પૂર્વજોની સાથે શ્રેષ્ઠ વિમાન પર બેસીને સ્વર્ગલોકમાં જાય છે। અધ્યાય 42મો સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।